पारा नंबर 18 कद अफलाहा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरह मुमिनून। कद अफलाहल मुमिनून। अल्लाह ना नाम थी जे अत्यंत कृपाळु अने दयाळु छे। अल्लज़ीना हुम फी सलातिहिम खाशिऊ। बेशक सफलता प्राप्त करी ए ईमान लावनारा लोकोए जेओ पोतानी नमाजमां विनम्रता अपनावे छे। निरर्थक वातोथी दूर रहे छे। ઝકાતની પદ્ધતિ ઉપર અમલ કરે છે। પોતાના ગુપ્તાંગોની સુરક્ષા કરે છે। સિવાય કે પોતાની પત્નીઓ અને એ સ્ત્રીઓ કે જે તેમના કબજામાં હોય, કેમ કે તેમના કિસ્સામાં સુરક્ષિત ન રાખવા બદલ તેઓ દોષિત થતા નથી। અલબત્ત જેઓ તે ઉપરાંત બીજું વધારે ચાહે તેઓ જ હદથી વધી જનારા છે। પોતાની પાસેની અનામતો અને પોતે આપેલા વાયદાઓની કાળજી રાખે છે। અને પોતાની નમાઝોની રક્ષા કરે છે। આજ લોકો એ વારસદારો છે જેઓ વારસામાં ફિરદોસ મેળવશે અને તેમાં હંમેશા રહેશે। અમે મનુષ્યને માટીના સત્વમાંથી બનાવ્યો, પછી તેને એક સુરક્ષિત સ્થાનમાં ટપકેલા બિંદુમાં પરિવર્તિત કર્યો। પછી એ બિંદુને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યું, પછી થીજેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાના હાડકા બનાવ્યા, પછી હાડકાઓ ઉપર માંસ ચડાવ્યું, પછી તેને એક જુદું જ સર્જન બનાવી ઊભો કર્યો. આમ ઘણો જ બરકતવાળો છે અલ્લાહ, સૌ કારીગરોથી બહેતર કારીગર. તો આ પછી તમારે ચોક્કસ મરવાનું છે. પછી કયામતના દિવસે નિશંક તમો ઉઠાડવામાં આવશો. અને તમારી ઉપર અમે 7 રસ્તા બનાવ્યા, સર્જનના કાર્યથી અમે કંઈ અજાણ ન હતા. અને આકાશમાંથી અમે યોગ્ય હિસાબ મુજબ નિશ્ચિત પ્રમાણમાં પાણી ઉતાર્યું અને તેને ધરતીમાં થોભાવી દીધું. અમે તેને જેવી રીતે ચાહીએ ગાયબ કરી શકીએ છીએ. પછી એ પાણી દ્વારા અમે તમારા માટે ખજૂર અને દ્રાક્ષના બાગ પેદા કરી દીધા. તમારા માટે આ બાગોમાં અનેક સ્વાદિષ્ટ ફળો છે અને તેમનાથી તમે રોજી મેળવો છો. અને અમે એ વૃક્ષ પણ પેદા કર્યું જે સીના પર્વતમાંથી નીકળે છે, તેલ સાથે પણ ઉગે છે અને ખાનારાઓ માટે શાક પણ છે. અને હકીકત આ છે કે તમારા માટે ઢોરોમાં પણ એક ભોતપાટ છે. તેમના પેટમાં જે કંઈ છે તેમાંથી જ એક વસ્તુ અર્થાત દૂધ અમે તમને પીવડાવીએ છીએ, અને તમારા માટે તેમની અંદર બીજા અનેક ફાયદા પણ છે. તેમને તમે ખાઓ છો. અને તેમની ઉપર અને વહાણો ઉપર સવાર પણ કરવામાં આવો છો. અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારા માટે કોઈ ઉપાસ્ય નથી, શું તમે ડરતા નથી? કોમના જે સરદારોએ માનવાનો ઇનકાર કર્યો તેઓ કહેવા લાગ્યા, આ માણસ કંઈ નથી પરંતુ એક મનુષ્ય તમારા જ જેવો. તેનો આશય એવો છે કે તમારી ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે. અલ્લાહને જો મોકલવા જ હોત તો ફરિશ્તા મોકલત. આ વાત તો અમે ક્યારેય પોતાના બાપ દાદાના જમાનામાં સાંભળી જ નથી કે મનુષ્ય રસૂલ બનીને આવે. કંઈ નથી, માત્ર આ માણસને જરાક ગાંઠ પણ વળગી ગયું છે. થોડો સમય રાહ જોઈ લો, કદાચ સાજો થઈ જાય. નૂહે કહ્યું, પરવરદિગાર, આ લોકોએ જે મને ખોટો ઠેરવ્યો છે તેના માટે હવે તું જ મારી મદદ કર. અમે તેના ઉપર વહી મોકલી, અમારી દેખરેખ હેઠળ અને અમારી વહી અનુસાર વહાણ તૈયાર કર. પછી જ્યારે અમારો હુકમ આવી જાય અને એ તંદૂર ઉભરાઈ જાય તો દરેક પ્રકારના પ્રાણીઓમાંથી એક એક જોડી લઈને તેમાં સવાર થઈ જા અને પોતાના કુટુંબીજનોને પણ સાથે લઈ લે. એમના સિવાય જેમની વિરુદ્ધ અગાઉ ફેંસલો થઈ ચૂક્યો છે અને અત્યાચારીઓ માટે મને કંઈ ન કહેજે, તેઓ હવે ગરકાવ થવાના છે. الذين نجانا من القوم પછી જ્યારે તું પોતાના સાથીદારો સાથે વહાણમાં સવાર થઈ જાય તો કહે, આભાર એ ખુદાનો જેણે અમને અત્યાચારી લોકોથી છુટકારો અપાવ્યો. فَقُلْ رَبِّ أَنزِلْنِي مُنزَلًا مُبَارَكًا وَأَنْتَ خَيْرُ الْمُنزِلِينَ. અને કહે, પરવરદિગાર મને બરકતવાળા સ્થાન ઉપર ઉતાર અને તું ઉત્તમ સ્થાન આપનાર છે. આ કિસ્સામાં મોટી નિશાનીઓ છે અને અજમાયશ તો અમે કરીને જ રહીએ છીએ. તેમના પછી અમે એક બીજા યુગની કોમ ઉઠાવી. પછી તેમની અંદર ખુદ તેમની જ કોમનો એક રસૂલ મોકલ્યો, જેણે તેમને બોલાવ્યા કે અલ્લાહની ઇબાદત કરો, તમારા માટે તેના સિવાય અન્ય કોઈ ઉપાસ્ય નથી, શું તમે ડરતા નથી? તેની કોમના જે સરદારોએ માનવાનો ઇનકાર કર્યો અને આખિરતમાં રજૂ થવાને ખોટું ઠેરવ્યું, જેમને અમે દુનિયાના જીવનમાં સુખી બનાવ્યા હતા, તેઓ કહેવા લાગ્યા, આ માણસ કંઈ નથી, માત્ર એક મનુષ્ય છે તમારા જ જેવો. જે કંઈ તમે ખાઓ છો તે જ તે પણ ખાય છે અને જે કંઈ તમે પીઓ છો તે જ તે પણ પીએ છે. مِثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ. હવે જો તમે પોતાના જ જેવા એક મનુષ્યનું અનુસરણ સ્વીકારી લીધું તો તમે નુકસાનમાં જ રહ્યા. أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا عِظَامًا أَنَّكُمْ مُخْرَجُونَ. આ તમને ખબર આપે છે કે જ્યારે તમે મરીને માટી થઈ જશો અને હાડપિંજર બની જશો તે વખતે તમે કબરોમાંથી કાઢવામાં આવશો. હૈયા હૈયા લિમા તુઅદૂન. અશક્ય, બિલકુલ અશક્ય છે આ વાયદો જે તમારી સાથે કરવામાં આવી રહ્યો છે. જીવન કંઈ નથી પણ માત્ર આ દુનિયાનું જીવન, અહીં જ અમારે મરવાનું અને જીવવાનું છે, અને અમે હરગિજ ઉઠાવવામાં આવીશું નહીં. આ માણસ ખુદાના નામે જૂઠ ઘડી રહ્યો છે અને અમે કદાપી તેને માનવાના નથી. રસૂલે કહ્યું, પરવરદિગાર, આ લોકોએ મને જે રીતે ખોટો ઠેરવ્યો છે તેના માટે હવે તું જ મારી મદદ કર. જવાબમાં ઈર્ષાદ થયો, નજીક છે એ સમય જ્યારે આ લોકો પોતાની કરણી ઉપર પસ્તાવો કરશે. અંતમાં બરાબર સત્યપૂર્વક એક ધડાકાએ તેમને ઝડપી લીધા અને અમે તેમને કચરો બનાવીને ફેંકી દીધા. દૂર થા જાલિમ કોમ. ત્યારબાદ અમે તેમના પછી બીજી કોમો ઉઠાવી. કોઈ પણ કોમ પોતાના સમય પહેલા ન તો નાશ પામી ન તો ત્યાર પછી રહી શકી. પછી અમે સતત પોતાના રસૂલો મોકલ્યા. જે કોમ પાસે પણ તેનો રસૂલ આવ્યો તેણે તેને ખોટો ઠેરવ્યો, અને અમે એક પછી એક કોમને નષ્ટ કરતા ગયા એટલે સુધી કે તેમને માત્ર કિસ્સો બનાવી મૂક્યા. ધિક્કાર એવા લોકો ઉપર જેઓ ઈમાન નથી લાવતા. પછી અમે મૂસા અને તેના ભાઈ હારૂનને પોતાની નિશાનીઓ અને ખુલ્લી સનદ સાથે ફિરઔન અને તેના રાજદરબારીઓ તરફ મોકલ્યા, પરંતુ તેમણે ઘમંડ કર્યો અને બડાશ મારી. કહેવા લાગ્યા, શું અમે પોતાના જેવા જ બે મનુષ્યો ઉપર ઈમાન લઈ આવીએ? અને મનુષ્ય પણ એ જેમની કોમ અમારી ગુલામ છે. આમ તેમણે બંનેને ખોટા ઠેરવ્યા અને નષ્ટ થનારાઓમાં જઈ મળ્યા. અને મૂસાને અમે ગ્રંથ એનાયત કર્યો જેથી લોકો તેના દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરે. وجعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين. અને ابن مريم અને તેની માને અમે એક નિશાની બનાવ્યા અને તેમને એક ઊંચા સ્થળે રાખ્યા જે શાંતિપૂર્ણ હતું અને ત્યાં ઝરણા વહેતા હતા. હે પૈગંબરો, પાક વસ્તુઓ ખાઓ અને સત્કાર્ય કરો. તમે જે કંઈ કરો છો હું તેને સારી પેઠે જાણું છું. અને આ તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે અને હું તમારો રબ છું, તેથી મારાથી જ તમે ડરો. પરંતુ પાછળથી લોકોએ પોતાના દીનને એકબીજા વચ્ચે ટુકડે ટુકડા કરી લીધો. દરેક જૂથ પાસે જે કંઈ છે તેમાં જ તે મગ્ન છે. ઠીક તો છોડો તેમને, ડૂબેલા રહે પોતાની ગફલતમાં એક નિશ્ચિત સમય સુધી. أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِ مِنْ مَالٍ وَبَنِينَ نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ بَلْ શું આ લોકો એમ સમજે છે કે અમે જે ધન અને પુત્રો વડે તેમને મદદ આપી રહ્યા છીએ તો જાણે તેમનું ભલું કરવા માટે પ્રયત્નશીલ છીએ? નહીં, સાચી વાતનું તેમને ભાન નથી. હકીકતમાં તો જે લોકો પોતાના રબનો ભય રાખતા હોય છે જેઓ પોતાના રબની આયતો ઉપર ઈમાન લાવે છે જેઓ પોતાના રબ સાથે કોઈને ભાગીદાર બનાવતા નથી વલ્લજીના યુતુના મા અને જેમની હાલત એવી છે કે આપે છે જે કંઈ પણ આપે છે, અને તેમના હૃદય આ વિચારથી ધ્રુજતા રહે છે કે અમારે પોતાના રબ પાસે પાછા ફરવાનું છે. તેઓ જ ભલાઈઓ તરફ દોડનારા અને એકબીજાથી આગળ વધીને તેમને પ્રાપ્ત કરનારા છે. અમે કોઈ વ્યક્તિ ઉપર તેની શક્તિથી વધુ બોજો નાખતા નથી, અને અમારી પાસે એક પુસ્તક છે જે દરેકે દરેકની સ્થિતિ સાચે સાચી બતાવી દેનારું છે, અને કોઈ પણ સ્થિતિમાં લોકો સાથે અન્યાય કરવામાં આવશે નહીં. પરંતુ આ લોકો આ મામલાથી બેખબર છે, અને તેમના કર્મો પણ એ પદ્ધતિથી જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે જુદા છે. પોતાના આ કરતૂકો કરતા રહેશે અહીં સુધી કે છેવટે અમે જ્યારે તેમના વિલાસી લોકોને આપત્તિમાં ઝડપી લઈશું તો બરાડવા લાગશે. હવે બંધ કરો આ રોકકળ, અમારી તરફથી તમને હવે કોઈ મદદ નથી મળવાની. મારી આયતો સંભળાવવામાં આવતી હતી ત્યારે તમે રસૂલનો અવાજ સાંભળતા જ પાછા પગે ભાગી છૂટતા હતા. પોતાના અહંકારમાં તેને ગણતરીમાં જ લેતા ન હતા, ચોરાઓમાં તેના વિશે વાતો બનાવતા અને બકવાત કર્યા કરતા હતા. તો શું આ લોકોએ ક્યારેય આ વાણી ઉપર વિચાર કર્યો નથી, અથવા તે કોઈ એવી વાત લાવ્યો છે જે ક્યારે તેમના પૂર્વજોની પાસે આવી ન હતી? અથવા આ લોકો પોતાના રસૂલથી ક્યારે પરિચિત ન હતા કે અજાણ્યો માણસ સમજીને તેનાથી ભડકે છે? بل جاءهم بالحق وأكثرهم للحق كارهون. અથવા આ લોકો એમ માને છે કે તે દીવાનો છે? નહીં, બલકે તે સત્ય લાવ્યો છે અને સત્ય જ તેમની બહુમતીને પસંદ નથી. અને સત્ય જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતું હોત તો ધરતી અને આકાશો અને તેમની બધી જ આબાદીનું તંત્ર ખોરવાઈ જાત. નહીં, બલકે તેમનો પોતાનો જ બોધ અમે તેમની પાસે લાવ્યા છીએ અને તેઓ પોતાના બોધથી જ મોઢું ફેરવી રહ્યા છે. શું તું તેમની પાસેથી કંઈ માંગી રહ્યો છે? તારા માટે તો તારા રબનું આપેલું જ વધુ સારું છે અને તે સર્વશ્રેષ્ઠ રોજી આપનાર છે. તું તો તેમને સીધા માર્ગ તરફ બોલાવી રહ્યો છે. પરંતુ જેઓ આખિરતમાં નથી માનતા તેઓ સીધા માર્ગથી હટીને ચાલવા માંગે છે. જો અમે તેમની ઉપર દયા કરીએ અને એ તકલીફ જેમાં તેઓ અત્યારે સપડાયા છે દૂર કરી દઈએ તો આ લોકો પોતાના વિદ્રોહમાં બિલકુલ બહેકી જશે. તેમની દશા તો એ છે કે અમે તેમને તકલીફમાં નાખ્યા છતાં પણ તેઓ પોતાના રબની આગળ ઝૂક્યા નહીં અને ન તો વિનમ્રતા અપનાવે છે. અલબત્ત જ્યારે મામલો અહીં સુધી પહોંચી જશે કે અમે તેમની ઉપર ભારે આફતના દ્વાર ખોલી દઈએ તો અચાનક તમે જોશો કે આ પરિસ્થિતિમાં તેઓ બધી જ વસ્તુઓથી હતાશ છે. એ અલ્લાહ તો છે જેણે તમને સાંભળવા અને જોવાની શક્તિઓ આપી અને વિચારવા માટે હૃદય આપ્યા, પરંતુ તમે લોકો ભાગ્યે જ આભારી થાઓ છો. એ છે જેણે તમને ધરતીમાં ફેલાવી દીધા અને તેની તરફ તમે પાછા એકત્ર કરવામાં આવશો. ويميت وله اختلاف الليل والنهار أفلا تعقلون. એ જીવન બક્ષે છે અને એ જ મોત આપે છે. રાત્રિ દિવસનું ભ્રમણ તેને જ આધીન છે. શું તમારી સમજમાં આ વાત નથી આવતી? પરંતુ આ લોકો એ જ કહે છે જે તેમના પુરોગામીઓ કહી ચૂક્યા છે. કહે છે, શું જ્યારે અમે મરીને માટી થઈ જઈશું અને હાડપિંજર બની જઈશું તો ફરીથી અમને જીવતા કરીને ઉઠાવવામાં આવશે? અમે પણ આવા વાયદાઓ બહુ સાંભળ્યા છે અને અમારી પહેલાં અમારા બાપ દાદા પણ સાંભળતા રહ્યા છે. આ માત્ર પુરાણી કહાણીઓ છે. આ લોકોને કહો, બતાવો, જો તમે જાણતા હોવ કે આ ધરતી અને તેની અંદર જે બધું છે તે કોનું છે? આ લોકો જરૂર કહેશે કે અલ્લાહનું. કહો, પછી તમે કેમ ભાનમાં આવતા નથી? આ લોકોને પૂછો, સાતે આકાશો અને મહાન સિંહાસનનો માલિક કોણ છે? આ લોકો જરૂર કહેશે, અલ્લાહ. કહો, પછી તમે કેમ ડરતા નથી? આ લોકોને કહો, બતાવો, જો તમે જાણતા હોવ કે દરેક વસ્તુ ઉપર કોની સત્તા છે અને કોણ છે એ જે શરણ આપે છે અને તેની વિરુદ્ધ કોઈ શરણ આપી શકતું નથી. આ લોકો જરૂર કહેશે કે આ વાત તો અલ્લાહ જ માટે છે. કહો, પછી ક્યાંથી તમને ભ્રમમાં નાખવામાં આવે છે? જે સત્ય હકીકત છે તે આ લોકોની સામે લઈ આવ્યા છીએ અને આમાં કોઈ શંકા નથી કે આ લોકો જુઠ્ઠા છે. મતખદમ મંગુમી વલજી અલ્લાહે કોઈને પોતાની ઓલાદ બનાવી નથી અને કોઈ બીજો ખુદા તેની સાથે નથી. જો આવું હોત તો દરેક ખુદા પોતાની મખલૂકને લઈને અલગ થઈ જાત અને પછી તેઓ એકબીજા ઉપર ચઢાઈ કરત. પાક છે અલ્લાહ એ સર્વ વાતોથી જે આ લોકો બનાવે છે. દ્રશ્ય અને અદ્રશ્યનો જાણનાર ઉચ્ચતર છે તે એ શિર્કથી જે આ લોકો સૂચવી રહ્યા છે. હે નબી, દુઆ કરો પરવરદિગાર, જે આપત્તિની આમને ધમકી આપવામાં આવી રહી છે તે જો મારી હાજરીમાં તું લાવે તો હે મારા રબ, મને આ જુલમી લોકોમાં સામેલ ન કરજે. અને હકીકત એ છે કે અમે તમારી નજરો સામે જ એ વસ્તુ લઈ આવવાની સંપૂર્ણ શક્તિ ધરાવીએ છીએ જેની ધમકી અમે આમને આપી રહ્યા છીએ. હે નબી, બુરાઈને એવી પદ્ધતિથી દૂર કરો જે શ્રેષ્ઠ હોય. જે જે વાતો તેઓ તમારા માટે બનાવે છે તેની અમને બરાબર ખબર છે. અને દુઆ કરો, પરવરદિગાર, હું શૈતાનની ઉશ્કેરણીઓ સામે તારું શરણ માંગુ છું. બલકે હે મારા રબ, હું તો આનાથી પણ તારું શરણ માંગુ છું કે તેઓ મારી નજીક આવે. આ લોકો પોતાની કરણી કરતા અટકવાના નથી એટલે સુધી કે તેમનામાંથી કોઈને મોત આવી જશે તો કહેવા લાગશે, હે મારા રબ, મને એ જ દુનિયામાં પાછો મોકલી દે જેને હું છોડીને આવ્યો છું. આશા છે કે હવે હું સત્કાર્ય કરીશ. કદાપિ નહીં, આ તો માત્ર એક વાત છે જે તે બોલી રહ્યો છે. હવે આ સૌ મરનારાઓની પાછળ એક બરઝક એટલે કે આડ છે બીજા જીવનના દિવસ સુધી. પછી જેવું રણશીંગુ ફૂંકી દેવામાં આવશે તેમની વચ્ચે ત્યારબાદ કોઈ સંબંધ રહેશે નહીં અને ન તો તેઓ એકબીજાને પૂછશે. મવાઝીનુહુ તે વખતે જેમના પલ્લા ભારે હશે તેઓ જ સફળતા પામશે. અને જેમના પલ્લા હલકા હશે એ જ લોકો હશે જેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા, તેઓ હંમેશા જહન્નમમાં રહેશે. આગ તેમના ચહેરાની ચામડીને બાળીને ભસ્મ કરી મૂકશે અને તેમના જળબા બહાર નીકળી આવશે. શું તમે એ જ લોકો નથી કે જ્યારે મારી આયતો તમને સંભળાવવામાં આવતી હતી તો તમે તેમને ખોટી ઠેરવતા હતા? કહેશે, હે અમારા રબ, અમારી કમનસીબી અમારી ઉપર છવાઈ ગઈ હતી, અમે હકીકતમાં ભટકી ગયેલા લોકો હતા. હવે અમને અહીંથી બહાર કાઢી દે, હવે પછી અમે આવો ગુનો કરીશું તો જુલમી હોઈશું. અલ્લાહ તાલા જવાબ આપશે, દૂર થઈ જાઓ મારી સામેથી, પડ્યા રહો આમાં જ અને મારી સાથે વાત ન કરો. તમે એ જ લોકો તો છો કે મારા કેટલાક બંદા જ્યારે કહેતા હતા કે હે અમારા પરવરદિગાર, અમે ઈમાન લાવ્યા, અમને માફ કરી દે, અમારી ઉપર દયા કર, તું બધા જ દયાળુઓ કરતા સારો દયાળુ છે. તમે તેમની ઠેકડી ઉડાવી છેવટે અહીં સુધી કે તેમના વિરોધે તમને એ પણ ભૂલાવી દીધું કે હું પણ કોઈ છું, અને તમે તેમની ઉપર હસતા રહ્યા. આજે તેમની એ ધીરજનું મેં આ ફળ આપ્યું છે કે તેઓ જ સફળ છે. પછી અલ્લાહ તાલા તેમને પૂછશે, કહો ધરતી ઉપર તમે કેટલા વર્ષ રહ્યા? ભય તેઓ કહેશે, એક દિવસ અથવા દિવસનો પણ થોડો ભાગ અમે ત્યાં રહ્યા છીએ. ગણતરી કરનારાઓને પૂછી લો. ઈર્ષાદ થશે, થોડો જ સમય રોકાયા છો ને, અફસોસ, આ તમે એ વખતે જાણ્યું હોત. શું તમે એમ જ સમજી લીધું હતું કે અમે તમને વ્યર્થ જ પેદા કર્યા છે અને તમારે અમારી તરફ ક્યારેય પાછા ફરવાનું જ નથી? ઉચ્ચ અને મહાન છે અલ્લાહ, સાચો બાદશાહ કોઈ ખુદા નથી તેના સિવાય, માલિક છે મહાન સિંહાસનનો. અને જો કોઈ અલ્લાહ સાથે કોઈ બીજા ખુદાને પોકારે જેના માટે તેની પાસે કોઈ દલીલ નથી, તો તેનો હિસાબ તેના રબ પાસે છે. આવા કાફિરો કદાપી સફળતા પામી શકતા નથી. હે નબી, કહો, મારા રબ, દરગુજર કર અને દયા કર, તું સૌ દયાળુઓ કરતા શ્રેષ્ઠ દયાળુ છે. સૂરે નૂર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. આ એક સૂરા છે જેને અમે ઉતારી છે અને આને અમે ફરજિયાત બનાવી છે અને આમાં અમે સ્પષ્ટ આદેશો ઉતાર્યા છે, કદાચ તમે બોધ ગ્રહણ કરો. વ્યભિચારી સ્ત્રી અને વ્યભિચારી પુરુષ એ બંનેમાંથી દરેકને 100 ફટકા મારો અને તેમની ઉપર દયા ખાવાની લાગણી અલ્લાહના દીનના મામલામાં તમને રોકે નહીં, જો તમે અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવતા હોવ અને તેમને સજા આપતી વખતે ઈમાનવાળાઓનું એક જૂથ હાજર રહે. વ્યભિચારી પુરુષ વિવાહ ન કરે પરંતુ વ્યભિચારી સ્ત્રી સાથે અથવા શિર્ક કરનારી સાથે, અને વ્યભિચારી સ્ત્રી સાથે વિવાહ ન કરે પરંતુ વ્યભિચારી પુરુષ અને શિર્ક કરનારો, અને આ ઈમાનવાળાઓ માટે હરામ કરી દેવામાં આવ્યું છે. بأربعة شهداء فاجلدوهم ثمانين جلدة ولا تقبلوا لهم شهادة أبدا وَأُولَئِكَ هُمُ الْفَاسِقُونَ. અને જે લોકો ચારિત્ર્યશીલ સ્ત્રીઓ ઉપર તહમત મૂકે પછી ચાર સાક્ષીઓ ન લાવે તેમને 80 કોડા મારો, અને તેમની સાક્ષી કદાપી માન્ય ન રાખો, અને તેઓ પોતે જ નાફરમાન છે. સિવાય એ લોકોના જેઓ આ કૃત્ય પછી તોબા કરી લે અને સુધરી જાય, કેમ કે અલ્લાહ જરૂર તેમના માટે માફ કરનાર અને દયાળુ છે. અને જે લોકો પોતાની પત્નીઓ ઉપર તહમત મૂકે અને તેમની પાસે ખુદ તેમના સિવાય બીજા કોઈ સાક્ષીઓ ન હોય, તો તેમના પૈકી એક પુરુષની સાક્ષી આ છે કે તે ચાર વખત અલ્લાહના સોગંદ ખાઈને સાક્ષી આપે કે તે પોતાના આક્ષેપમાં સાચો છે. અને પાંચમી વખતે કહે કે તેની ઉપર અલ્લાહની લાનત પડે જો તે પોતાના આક્ષેપમાં છૂટતો હોય. અને સ્ત્રી ઉપરથી આ સજા આવી રીતે ટળી શકે છે કે તે ચાર વખત અલ્લાહના સોગંદ ખાઈને સાક્ષી આપે કે આ પુરુષ પોતાના આક્ષેપમાં જુઠ્ઠો છે. અને પાંચમી વખત કહે કે તેણીની ઉપર અલ્લાહનો પ્રકોપ તૂટી પડે જો તે પોતાના આક્ષેપમાં સાચો હોય. તમારી ઉપર અલ્લાહની કૃપા અને તેની દયા ન હોત અને આવું ન હોત કે અલ્લાહ તોબા કબૂલ કરનાર અને ડાપણ વાળો છે, તો પત્નીઓ ઉપર આક્ષેપનો મામલો તમને ભારે ગૂંચવણોમાં નાખી દેત. જે લોકો આ આરોપ ઘડીને લાવ્યા છે તે તમારામાંનું જ એક જૂથ છે. આ બનાવને પોતાના હિતમાં ખરાબ ન સમજો, બલકે આ પણ તમારા માટે સારું જ છે. જેણે તેમાં જેટલો ભાગ લીધો તેણે એટલો જ ગુનો એકત્ર કર્યો, અને જે માણસે આની જવાબદારીનો મોટો ભાગ પોતાના શિરે લીધો તેના માટે તો મોટી સજા છે. જે વખતે તમે લોકોએ તે સાંભળ્યું હતું તે જ વખતે શા માટે મોમિન પુરુષો અને મોમિન સ્ત્રીઓએ પોતાની મેળે જ સારું ન વિચાર્યું, અને શા માટે કહી દીધું નહીં કે આ તો હળહળતો આક્ષેપ છે. તે લોકો પોતાના આક્ષેપના પુરાવા પેટે ચાર સાક્ષીઓ કેમ ન લાવ્યા? હવે જ્યારે તેઓ સાક્ષી લાવ્યા નથી તેથી અલ્લાહના નજીક તેઓ જુઠ્ઠા છે. જો તમારી ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહની કૃપા અને દયા ન હોત તો જે વસ્તુઓમાં તમે પડી ગયા હતા તેના બદલામાં મોટી આપત્તિ તમને ઝડપી લેત. Yeah. જરા વિચાર તો કરો, એ વખતે તમે કેવી ભૂલ કરી રહ્યા હતા જ્યારે તમારી એક જબાન પાસેથી બીજી જબાન આ જઠ્ઠાણાને આગળ ફેલાવી રહી હતી અને તમે પોતાના મોઢેથી એ બધું કહી રહ્યા હતા જેના વિશે તમને કોઈ ખબર ન હતી. તમે આને એક નજીવી વાત સમજી રહ્યા હતા, જો કે અલ્લાહની નજીક આ મોટી વાત હતી. તમે આ સાંભળતા જ કેમ કહી ન દીધું, અમને આવી વાત મોઢેથી કાઢવાનું શોભતું નથી. પાક છે અલ્લાહ, આ તો મોટી તહમત છે. અલ્લાહ તમને શિખામણ આપે છે કે ભવિષ્યમાં ક્યારે આવું કૃત્ય ન કરજો જો તમે મોમિન હોવ. અલ્લાહ તમને સ્પષ્ટ આદેશો આપે છે અને તે સર્વજ્ઞ અને ડાપણ વાળો છે. જે લોકો ચાહે છે કે ઈમાન લાવનારા લોકોના જૂથમાં નિર્લજ્જતા ફેલાય, તેઓ દુનિયા અને આખિરતમાં પીડાકારી સજાને પાત્ર છે. અલ્લાહ જાણે છે અને તમે નથી જાણતા. જો અલ્લાહની કૃપા અને તેની દયા તમારી ઉપર ન હોત અને આવું ન હોત કે અલ્લાહ મોટો માયાળુ અને દયાળુ છે, તો આ વસ્તુ જે તમારી અંદર ફેલાવવામાં આવી હતી તે અતિ ખરાબ પરિણામો દેખાડી દેત. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, શેતાનના પગલે ન ચાલો. તેનું અનુસરણ જે કોઈ કરશે તે તેને નિર્લજ્જતા અને બુરાઈનો જ આદેશ આપશે. જો અલ્લાહની કૃપા અને દયા તમારી ઉપર ન હોત તો તમારામાંથી કોઈ વ્યક્તિ શુદ્ધ ન થઈ શકત, પરંતુ અલ્લાહ જ જેને ચાહે છે શુદ્ધ કરી દે છે, અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. તમારામાંથી જે લોકો કૃપા પામેલા અને સાધન સંપન્ન છે તેઓ આ વાતની સોગંદ ન ખાઈ બેસે કે પોતાના સગાઓ, મોહતાજો અને અલ્લાહના માર્ગમાં હિજરત કરનારા લોકોની મદદ નહીં કરે. તેમને માફ કરી દેવા જોઈએ અને દરગુજર કરવી જોઈએ. શું તમે નથી ઈચ્છતા કે અલ્લાહ તમને માફ કરે? અને અલ્લાહનો ગુણ આ છે કે તે માફી આપનાર અને દયાળુ છે. الصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة જે લોકો શુદ્ધ ચરિત્ર ભોળી મોમિન સ્ત્રીઓ ઉપર તહોમત મૂકે છે તેમની ઉપર દુનિયા અને આખિરતમાં ધિક્કાર કરવામાં આવ્યો અને તેમના માટે મોટી સજા છે. તેઓ એ દિવસને ભૂલી ન જાય જ્યારે તેમની પોતાની જીભો અને તેમના પોતાના હાથ પગ તેમના કર્તૃકોની સાક્ષી આપશે. એ દિવસે અલ્લાહ એ બદલો તેમને પૂરેપૂરો આપશે જેને તેઓ પાત્ર છે, અને તેમને જણાઈ જશે કે અલ્લાહ જ સાચો છે, સત્યને સત્ય કરી દેખાડનાર. અશુદ્ધ સ્ત્રીઓ અશુદ્ધ પુરુષો માટે છે અને અશુદ્ધ પુરુષો અશુદ્ધ સ્ત્રીઓ માટે. શુદ્ધ ચરિત્ર સ્ત્રીઓ શુદ્ધ ચરિત્ર પુરુષો માટે છે અને શુદ્ધ ચરિત્ર પુરુષો શુદ્ધ ચરિત્ર સ્ત્રીઓ માટે. તેમના ચરિત્ર શુદ્ધ છે એ વાતોથી જે બનાવનારા બનાવે છે તેમના માટે માફી છે અને ઇજ્જતની રોજી. ખોડું હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, પોતાના ઘર સિવાય બીજાઓના ઘરોમાં દાખલ ન થઈ જાઓ, જ્યાં સુધી ઘરવાળાઓની રજા ન મેળવી લો અને ઘરવાળાઓને સલામ ન કરી લો. આ પદ્ધતિ તમારા માટે વધુ સારી છે. આશા છે કે તમે આને ધ્યાનમાં રાખશો. પછી જો ત્યાં કોઈને હાજર ન જુઓ તો દાખલ ન થાઓ, જ્યાં સુધી તમને પરવાનગી આપી દેવામાં ન આવે. અને જો તમને કહેવામાં આવે કે પાછા જતા રહો તો પાછા ફરો. આ તમારા માટે વધુ શુદ્ધ પદ્ધતિ છે. અને તમે જે કંઈ કરો છો, અલ્લાહ તેને ખૂબ જાણે છે. અલબત્ત તમારા માટે આમાં કોઈ હરજ સરખું નથી કે એવા ઘરોમાં દાખલ થઈ જાઓ જે કોઈનું રહેઠાણ ન હોય અને જેમાં તમારા ફાયદા અથવા ઉપયોગની કોઈ વસ્તુ હોય. તમે જે કંઈ જાહેર કરો છો અને જે કંઈ છુપાવો છો, સર્વની અલ્લાહને ખબર છે. હે નબી, મોમિન પુરુષોને કહો કે નજરોને બચાવીને રાખે અને પોતાના ગુપ્ત ભાગોની રક્ષા કરે. આ તેમના માટે વધારે શુદ્ધ પદ્ધતિ છે. જે કંઈ તેઓ કરે છે, અલ્લાહ તેનાથી વાકેફ રહે છે. અને હે નબી, મોમીન સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્ત ભાગોની રક્ષા કરે અને પોતાના શણગાર જાહેર ન કરે, તેના સિવાય જે આપોઆપ જાહેર થઈ જાય, અને પોતાની છાતીઓ ઉપર પોતાના ઓઢણાના પાલવ નાખેલા રાખે. તેઓ પોતાનો શણગાર જાહેર કરે નહીં, પરંતુ આ લોકોની સામે પતિ પિતા, પતિઓના પિતાઓ પોતાના પુત્રો, પતિઓના પુત્રો ભાઈ, ભાઈઓના પુત્રો બહેનોના પુત્રો, પોતાની પરિચિત સ્ત્રીઓ, પોતાના દાસ દાસીઓ, એ હાથ નીચેના પુરુષો જેઓ કોઈ બીજો આશય ધરાવતા ન હોય, અને એ બાળકો જેઓ સ્ત્રીઓની છુપી વાતોથી હજી માહિતગાર ન થયા હોય, તેઓ પોતાના પગ જમીન ઉપર પછાડીને ન ચાલે કે જેથી તેમના શણગાર જે તેમણે છુપાવી રાખ્યા હોય તે લોકોને જણાઈ જાય. હે મોમિનો, તમે સૌ ભેગા મળીને અલ્લાહ સમક્ષ તોબા કરો, આશા છે કે સફળતા પામશો. તમારામાંથી જે એકલા હોય અને તમારા દાસ દાસીઓમાંથી જે સદાચારી હોય તેમના વિવાહ કરી દો. જો તેઓ ગરીબ હોય તો અલ્લાહ પોતાની કૃપાથી તેમને સમૃદ્ધ બનાવી દેશે. અલ્લાહ ઉદાર અને સર્વજ્ઞ છે. والذين يبتغون الكتاب مما અને જેઓ વિવાહ ન કરી શકે તેમને જોઈએ કે પાક દામન રહે ત્યાં સુધી કે અલ્લાહ પોતાની કૃપાથી તેમને સમૃદ્ધ બનાવી દે. અને તમારા દાસદાસીઓમાંથી જેઓ મુકાતબતની વિનંતી કરે તો તેમની સાથે મુકાતબત કરી લો. જો તમને ખબર હોય કે તેમનામાં ભલાઈ છે અને તેમને એ માલમાંથી આપો જે અલ્લાહે તમને આપ્યું છે અને પોતાની દાસદાસીઓને પોતાના સાંસારિક ફાયદાઓ માટે વેશ્યાવૃત્તિ માટે વિવશ ન કરો. જ્યારે તેઓ પોતે શુદ્ધ ચરિત્ર રહેવા માંગતી હોય અને જે કોઈ તેમને વિવશ કરે તો એ બળજબરી પછી અલ્લાહ તેમના માટે માફ કરનાર અને દયાળુ છે. અમે સ્પષ્ટ આદેશો આપતી આયતો તમારી પાસે મોકલી દીધી છે અને એ કોમોના પદાર્થ પાઠ આપતા દ્રષ્ટાંતો પણ અમે તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ જે તમારી પહેલાં થઈ ગઈ છે. અને એ ઉપદેશ અમે આપી દીધા છે જે ડરનારાઓ માટે હોય છે. مثل نوره كمشكاة فيها مصباح للمصباح في زجاجة المصباح في زجاجة للزجاجة كأنها كوكب زيتونة لا شرقية ولا غربية لا شرقية ولا غربية يكاد زيتها અલ્લાહ આકાશો અને ધરતીનો પ્રકાશ છે. સૃષ્ટિમાં તેના પ્રકાશનું દ્રષ્ટાંત એવું છે જેમ કે એક ગોખલામાં દીવો મૂકેલો હોય, દીવો એક ફાનસમાં હોય, ફાનસ એવું હોય કે મોતીની જેમ ઝગમગતો તારો, અને એ દીવો મુબારક જૈતૂનના વૃક્ષના તેલથી પ્રકાશિત કરવામાં આવતો હોય. જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો, જેનું તેલ આપોઆપ સળગી ઉઠતું હોય, ચાહે આગ તેને સ્પર્શે નહીં. આવી રીતે પ્રકાશ ઉપર પ્રકાશ વધવાના બધા જ કારણો એકત્ર થઈ ગયા હોય. અલ્લાહ પોતાના પ્રકાશ તરફ જેને ચાહે છે માર્ગદર્શન આપે છે અને તે લોકોને દ્રષ્ટાંતો વડે વાત સમજાવે છે. તે દરેક વસ્તુથી પૂરેપૂરો વાકેફ છે. તેના નૂર તરફ માર્ગદર્શન પામનારા એ ઘરોમાં હોય છે જેમને ઉચ્ચ કરવાનો અને જેમાં પોતાના નામનું સ્મરણ કરવાનો અલ્લાહે હુકમ આપ્યો છે. તેમાં એવા લોકો સવાર સાંજ તેની પવિત્રતાનો જાપ કરે છે. જેમને વેપાર અને ખરીદ વેચાણ અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાથી ગાફિલ કરી દેતા નથી, તેઓ એ દિવસથી ડરતા રહે છે જેમાં હૃદયો ઊંધા થઈ જવાનો અને આંખો ફાટી જવાનો સમય આવી જશે. અને તેઓ આ બધું એટલા માટે કરે છે કે જેથી અલ્લાહ તેમના ઉત્તમ કર્મોનો બદલો તેમને આપે અને વધુમાં પોતાની કૃપા વડે નવાજે. અલ્લાહ જેને ચાહે છે બેહિસાબ આપે છે. આનાથી ઉલટું જેમણે કુફર કર્યું તેમના કર્મોનું દ્રષ્ટાંત એવું છે જેમ કે પાણી વિનાના રણમાં મૃગજળ. કે તરસ્યો તેને પાણી સમજી રહ્યો હતો, પણ જ્યારે ત્યાં પહોંચ્યો તો કંઈ ન જોયું, બલકે ત્યાં તેણે અલ્લાહને જોયો જેણે તેનો પૂરેપૂરો હિસાબ ચૂકવી આપ્યો અને અલ્લાહને હિસાબ લેતા વાર નથી લાગતી. يَا هُمَا مَوْجٌ مِنْ فَوْقِ અથવા પછી તેનું દ્રષ્ટાંત એવું છે જેમ કે ઊંડા સમુદ્રમાં અંધકાર, કે તેની ઉપર એક મોજું છવાયેલું છે, તેની ઉપર બીજું એક મોજું અને તેની ઉપર વાદળ, અંધકાર ઉપર અંધકાર છવાયેલો છે. માણસ પોતાનો હાથ કાઢે તો તેને પણ જોઈ ન શકે. જેને અલ્લાહ પ્રકાશ ન બક્ષે તેના માટે પછી કોઈ પ્રકાશ નથી. શું તમે જોતા નથી કે અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહ્યા છે એ સૌ જે આકાશોમાં અને ધરતીમાં છે, અને એ પક્ષીઓ જેઓ પંખ પસારી ઉડી રહ્યા છે? દરેક પોતાની નમાઝ અને પવિત્રતાના જાપની પદ્ધતિ જાણે છે, અને આ સૌ જે કંઈ કરે છે અલ્લાહ તેનાથી વાકેફ રહે છે. આકાશો અને ધરતીની બાદશાહત અલ્લાહ માટે જ છે, અને તેની તરફ સૌને પાછા ફરવાનું છે. શું તમે જોતા નથી કે અલ્લાહ વાદળને ધીમે ધીમે ચલાવે છે, પછી તેના ટુકડાઓને એકબીજા સાથે જોડે છે, પછી તેને સમેટીને એક ઘન વાદળ બનાવી દે છે? પછી તમે જુઓ છો કે ત્યારબાદ તેની વચ્ચેથી વરસાદના બિંદુ ટપકતા આવે છે, અને એ આકાશમાંથી એ પર્વતોના કારણે જે તેમાં ઊંચે ઉઠેલા છે કરા વરસાવે છે. પછી જેને ચાહે છે તેનાથી નુકસાન પહોંચાડે છે, અને જેને ચાહે છે તેનાથી બચાવી લે છે. તેની વીજળીનો ચમકારો આંખોને આંજી દે છે. ઇન્ના રાત અને દિવસની ઉલટફેર એ જ કરી રહ્યો છે. આમાં એક ભૂતપાટ છે આંખોવાળા લોકો માટે. અને અલ્લાહે પ્રત્યેક પ્રાણીને એક પ્રકારના પાણીમાંથી પેદા કર્યો. કોઈ પેટ ઉપર ચાલે છે, તો કોઈ બે પગે, તો કોઈ ચાર પગ ઉપર. જે તે ચાહે છે પેદા કરે છે. તે દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. અમે સ્પષ્ટ હકીકત બતાવનારી આયતો ઉતારી દીધી છે. આગળ સીધા માર્ગ તરફ પ્રેરણા અલ્લાહ જ જેને ચાહે છે આપે છે. આ લોકો કહે છે કે અમે ઈમાન લાવ્યા અલ્લાહ અને રસૂલ ઉપર, અને અમે અનુસરણ સ્વીકાર્યું, પરંતુ આ પછી તેમનામાંથી એક જૂથ આજ્ઞા પાલનથી ફરી જાય છે. આવા લોકો હરગિજ મોમિન નથી. જ્યારે તેમને અલ્લાહ અને રસૂલ તરફ બોલાવવામાં આવે છે, જેથી રસૂલ તેમના પરસ્પરના મામલાઓનો ફેંસલો કરે, તો તેમાંનું એક જૂથ કતરાઈ જાય છે. અલબત્ત જો સત્ય તેમની તરફેણમાં હોય, તો રસૂલની પાસે ઘણા આજ્ઞાકિત બનીને આવી જાય છે. ઉલાઇકા હુમુ ઝાલિમૂન. શું તેમના હૃદયોને દંભનો રોગ લાગેલો છે, કે તેઓ શંકામાં પડેલા છે, કે તેમને આ ભય છે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમની સાથે અન્યાય કરશે? સાચી વાત તો આ છે કે અન્યાયી તો આ લોકો પોતે જ છે. ઈમાન લાવનારા લોકોનું કામ તો આ છે કે જ્યારે તેમને અલ્લાહ અને રસૂલની તરફ બોલાવવામાં આવે, જેથી રસૂલ તેમના મામલાઓનો ફેંસલો કરે, તો તેઓ કહે કે અમે સાંભળ્યું અને આજ્ઞાપાલન કર્યું. આવા જ લોકો સફળતા પામવાના છે. અને સફળ તેવો જ છે જેવો અલ્લાહ અને રસૂલનું આજ્ઞાપાલન કરે અને અલ્લાહથી ડરે અને તેની નાફરમાનીથી બચે. આ દંભીઓ અલ્લાહના નામે મોટી મોટી સોગંદો ખાઈ કહે છે, આપ આદેશ આપો તો અમે ઘરોમાંથી નીકળી પડીએ. તેમને કહો, સોગંદ ન ખાઓ, તમારા આજ્ઞાપાલનની સ્થિતિ જાણીએ છીએ, તમારા કરતૂકોથી અલ્લાહ બેખબર નથી. કહો, અલ્લાહના આજ્ઞાંકિત બનો અને રસૂલના આજ્ઞાપાલક બનીને રહો, પરંતુ જો તમે વિમુખ બનો છો તો બરાબર સમજી લો કે રસૂલના શિરે જે કર્તવ્યોનો ભાર મૂકવામાં આવ્યો છે તેનો જવાબદાર તે છે, અને તમારી ઉપર જે ફરજ ભાર મૂકવામાં આવ્યો છે તેના જવાબદાર તમે છો. તેનું આજ્ઞાપાલન કરશો તો તમે જ માર્ગદર્શન પામશો, નહીં તો રસૂલની જવાબદારી આનાથી વિશેષ જરાય નથી કે સ્પષ્ટપણે હુકમ પહોંચાડી દે. ولينمكنن لهم دينهم الذي ارتضى لهم ولنبدلنهم અલ્લાહે વચન આપ્યું છે, તમારા પૈકી એ લોકોને જેઓ ઈમાન લાવે અને સત્કાર્ય કરે, કે તે તેમને એવી જ રીતે ધરતી ઉપર ખલીફા બનાવશે જેવી રીતે તેમની અગાઉ થઈ ગયેલા લોકોને બનાવી ચૂક્યો છે. તેમના માટે તેમના એ દિનને મજબૂતીપૂર્વક કાયમ કરી દેશે જેને અલ્લાહે તેમના માટે પસંદ કર્યો છે, અને તેમની હાલની ભયની સ્થિતિને શાંતિમાં ફેરવી દેશે. બસ તેઓ મારી બંદગી કરે અને મારી સાથે કોઈને ભાગીદાર ન બનાવે. અને જે હવે પછી કુફર કરે તો આવા જ લોકો નાફરમાન છે. નમાસ કાયમ કરો, ઝકાત આપો અને રસૂલનું આજ્ઞા પાલન કરો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવશે. જેઓ કુફર કરી રહ્યા છે તેમના વિશે આ ગેરસમજમાં ન રહો કે તેઓ ધરતી ઉપર અલ્લાહને હરાવી દેશે. તેમનું ઠેકાણું દોજક છે અને તે ઘણી જ ખરાબ જગ્યા છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જરૂરી છે કે તમારા દાસ દાસીઓ અને તમારા એ બાળકો જેઓ હજુ પુખ્ત વયના થયા નથી, ત્રણ સમયે તમારી પરવાનગી મેળવીને તમારી પાસે આવે. ફજરની નમાઝ પહેલાં અને બપોરે જ્યારે તમે તમારા કપડાં ઉતારી મૂકો છો, અને ઈશાની નમાઝ પછી. આ ત્રણ સમય તમારા માટે પડદો કરવાના સમય છે. આ સિવાય તેઓ વિના પરવાનગીએ આવે તો ન તમારી ઉપર કોઈ ગુનો છે ન તેમની ઉપર, તમારે એકબીજા પાસે વારંવાર આવવાનું જ હોય છે. આવી રીતે અલ્લાહ તમારા માટે પોતાના આદેશોની સ્પષ્ટતા કરે છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. અને જ્યારે તમારા બાળકો પુખ્ત વયે પહોંચી જાય તો એ જરૂરી છે કે એવી રીતે પરવાનગી લઈને આવે જેવી રીતે તેમના મોટા પરવાનગી લેતા આવ્યા છે. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારી સામે સ્પષ્ટ કરે છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. અને જે સ્ત્રીઓ યુવાવસ્થા વટાવી ગઈ હોય, વિવાહની આશા ન રાખતી હોય, તેઓ જો પોતાની ચાદરો ઉતારીને મૂકી દે તો તેમના માટે કોઈ ગુનો નથી, એ શરતે કે શણગારનો દેખાવ કરનારીઓ ન હોય. આમ છતાં પણ તેઓ બચે તો તેમના માટે સારું છે. અલ્લાહ બધું સાંભળે અને જાણે છે. Oh. એમાં કોઈ હરજ નથી જો કોઈ અંધ કે લંગડો કે બીમાર કોઈના ઘરમાં ખાઈ લે, અને તમારા માટે પણ આમાં જરા પણ વાંધો નથી કે પોતાના ઘરોમાંથી ખાઓ કે પોતાના બાપ દાદાઓના ઘરોમાંથી કે પોતાની માં નાનીના ઘરોમાંથી કે પોતાના ભાઈઓના ઘરોમાંથી કે પોતાની બહેનોના ઘરોમાંથી કે પોતાના કાકાઓના ઘરોમાંથી કે પોતાની ફોઈઓના ઘરોમાંથી કે પોતાના મામાઓના ઘરોમાંથી કે પોતાની માસીઓના ઘરોમાંથી કે એ ઘરોમાંથી જેની ચાવીઓ તમારે હવાલે હોય કે પોતાના મિત્રોના ઘરોમાંથી, આમાં પણ કોઈ હરજ નથી કે તમે લોકો ભેગા મળીને ખાઓ કે જુદા જુદા, અલબત્ત જ્યારે ઘરોમાં દાખલ થાઓ તો પોતાના લોકોને સલામ કરો, ભલાઈની દુઆ, અલ્લાહ તરફથી ઠેરવવામાં આવેલી મોટી બરકતવાળી અને પવિત્ર. આવી રીતે અલ્લાહ તમારી સામે આયતો વર્ણવે છે. આશા છે કે તમે સમજદારીપૂર્વક વર્તશો. મોમિન તો હકીકતમાં તેઓ જ છે જેઓ અલ્લાહ અને તેના રસૂલને હૃદયપૂર્વક માને, અને જ્યારે કોઈ સામૂહિક કામના પ્રસંગે રસૂલની સાથે હોય ત્યારે તેની રજા મેળવ્યા વિના ન જાય. હે નબી, જે લોકો તમારી પાસે રજા માગે છે તેઓ જ અલ્લાહ અને રસૂલના માનનારા છે. પછી જ્યારે તેઓ પોતાના કોઈ કામ માટે રજા માગે તો જેને તમે ચાહો રજા આપી દો, અને એવા લોકો માટે અલ્લાહ પાસે માફીની દુઆ કરો. અલ્લાહ નિશંક માફી બક્ષનાર અને દયાળુ છે. أَوْ أُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ મુસલમાનો, જેમ તમે પરસ્પર એકબીજાને બોલાવો છો તેની જેમ તમારી વચ્ચે રસૂલને બોલાવવાને ન સમજો. અલ્લાહ એ લોકોને સારી પેઠે જાણે છે જેઓ તમારામાં એવા છે કે એકબીજાની ઓથે ચૂપકીથી સરકી જાય છે. રસૂલના હુકમનો ભંગ કરનારા લોકોએ ડરવું જોઈએ કે તેઓ કોઈ અજમાયશમાં ન સપડાઈ જાય અથવા તેમની ઉપર પીડાકારી આપત્તિ ન આવી જાય. સાવધાન, આકાશો અને ધરતીમાં જે કંઈ છે અલ્લાહનું છે. તમે જે આચરણ પણ કરો છો અલ્લાહ તેને જાણે છે. જે દિવસે લોકોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે તે તેમને બતાવી દેશે કે તેઓ શું શું કરીને આવ્યા છે. તે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. સૂરે ફુરકાન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અત્યંત મુબારક છે તે જેણે આ સત્યને અસત્યથી જુદો પાડનાર ગ્રંથ પોતાના બંદા ઉપર ઉતાર્યો જેથી સૌ દુનિયાના લોકો માટે તે ચેતવણી આપનાર બની રહે. તે જે આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે, જેણે કોઈને પુત્ર બનાવ્યો નથી, જેની સાથે બાદશાહીમાં કોઈ ભાગીદાર નથી, જેણે દરેક વસ્તુને પેદા કરી પછી તેનો એક અંદાજ મુકરર કર્યો. લોકોએ તેને છોડીને એવા ઉપાસ્યો બનાવી લીધા જેઓ કોઈ વસ્તુ પેદા કરતા નથી, બલકે પોતે જ પેદા કરવામાં આવે છે. જેઓ ખુદ પોતાના માટે પણ નફા કે નુકસાનનો કોઈ અધિકાર ધરાવતા નથી. જેઓ ન મારી શકે છે, ન જીવાડી શકે છે, ન મૃત્યુ પામેલાને ફરી જીવતો કરી શકે છે. વકાલલ્લઝીના કફરૂ ઇન જે લોકોએ નબીની વાત માનવાનો ઇનકાર કરી દીધો છે તેઓ કહે છે, આ ફુરકાન એક ઉપજાવી કાઢેલી વસ્તુ છે જે આ માણસે પોતે જ ઘડી કાઢી છે અને કેટલાક બીજા માણસોએ આ કામમાં તેની મદદ કરી છે. ભારે જુલ્મ અને મોટું જૂઠ છે જેની ઉપર આ લોકો ઉતરી આવ્યા છે. કહે છે, આ પુરોગામી લોકોની લખેલી વસ્તુઓ છે જેને આ માણસ લખાવે છે અને તેને સવાર સાંજ સંભળાવવામાં આવે છે. હે નબી, આમને કહો, આને તેણે ઉતાર્યો છે જે આકાશો અને ધરતીનું રહસ્ય જાણે છે. હકીકત આ છે કે તેઓ મોટો માફ કરનાર અને દયાળુ છે. કહે છે, આ કેવો રસૂલ છે જે ખોરાક લે છે અને બજારોમાં હરેફરે છે? શા માટે તેની પાસે કોઈ ફરિશ્તો ન મોકલવામાં આવ્યો જે તેની સાથે રહેતો હોત અને ઇનકાર કરનારા લોકોને ડરાવતો હોત? અથવા બીજું કશું નહીં તો તેના માટે કોઈ ખજાનો જ ઉતારી દેવામાં આવ્યો હોત અથવા તેની પાસે એક બાગ જ હોત જેમાંથી આ શાંતિની રોજી પ્રાપ્ત કરત. અને આ જુલમીઓ કહે છે, તમે લોકો તો એક વશીભૂત વ્યક્તિની પાછળ જઈ રહ્યા છો. જુઓ કેવી કેવી દલીલો આ લોકો તમારી સામે રજૂ કરી રહ્યા છે. એવા ભટકી ગયા છે કે તેમને કોઈ સીધી વાત સૂઝતી નથી. ઘણો મુબારક છે એ જે જો ચાહે તો તેમણે સૂચવેલી વસ્તુઓ કરતાં પણ ઘણી વધારે તમને આપી શકે છે. એક નહીં, ઘણા બાગો જેની નીચે નદીઓ વહેતી હોય અને મોટા મોટા મહેલ. મૂળ વાત આ છે કે આ લોકો એ ઘડીનો ઇનકાર કરી ચૂક્યા છે, અને જે એ ઘડીનો ઇનકાર કરે તેના માટે અમે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે. તે જ્યારે આ લોકોને દૂરથી જોશે તો આ લોકો તેના પ્રકોપ અને ભડભડાટ સાંભળી લેશે. અને જ્યારે અમને હાથ પગ બાંધેલી અવસ્થામાં તેમાં એક સાંકડી જગ્યામાં ઠાસી દેવામાં આવશે તો પોતાની મોતને પોકારવા લાગશે. ત્યારે તેમને કહેવામાં આવશે કે આજે એક મોતને નહીં ઘણી મોતોને પોકારો. અમને પૂછો, આ પરિણામ સારું છે કે એ હંમેશ રહેનારી જન્નત જેનો વાયદો અલ્લાહથી ડરનારા સંયમી લોકો સાથે કરવામાં આવ્યો છે, જે તેમના કર્મનો બદલો અને તેમના સફરની અંતિમ મંઝિલ હશે. જેમાં તેમની દરેક ઈચ્છા પૂરી થશે, જેમાં તેઓ હંમેશા રહેશે, જેનું આપવું તમારા રબ માટે ચૂકવવા પાત્ર વાયદો છે. અને એ જ દિવસ હશે જ્યારે તમારો રબ આ લોકોને પણ ઘેરી લાવશે અને આ લોકોના એ ઉપાસ્યોને પણ બોલાવશે જેમને આજે આ લોકો અલ્લાહને છોડીને પૂજી રહ્યા છે. પછી તે તેમને પૂછશે, શું તમે મારા આ બંદાઓને ભટકાવ્યા હતા કે આ લોકો પોતે જ સન્માર્ગથી ભટકી ગયા હતા? તેઓ કહેશે, આપની હસ્તી પાક છે, અમારી તો એટલી પણ મજાલ ન હતી કે આપના સિવાય કોઈને પોતાના સંરક્ષક બનાવીએ, પરંતુ આપે આમને અને એમના બાપ દાદાઓને ખૂબ જીવન સામગ્રી આપી, છેવટે આ લોકો પાઠ ભૂલી ગયા અને વિનાશ પામનારા બની રહ્યા. આમ ખોટી ઠેરવશે તેઓ, એટલે કે તમારા ઉપાસ્યો, તમારી એ વાતોને જે આજે તમે કહી રહ્યા છો. પછી તમે પોતાના વિનાશને ટાળી શકશો નહીં, ન તો ક્યાંયથી મદદ મેળવી શકશો, અને તમારામાંથી જે પણ જુલ્મ કરે તેને અમે સખત સજાનો સ્વાદ ચખાડીશું. હે નબી, તમારી પહેલા અમે જે કોઈ રસૂલ પણ મોકલ્યા હતા તેઓ બધા જ ખોરાક લેનારા અને બજારોમાં હરતા ફરતા લોકો જ હતા. હકીકતમાં અમે તમને એકબીજા માટે અજમાયશના સાધન બનાવ્યા છે. શું તમે ધીરજ રાખો છો? તમારો રબ બધું જ જુએ છે.